હોને વાલા હૈ કે કોઈ ફેરફાર નહીં હોને વાલા આંખે બંધ કે ગાડી ચલાવો તો એસી સચ્ચી બાત હી નહીં હોને વાલા હૈ તો ક્યા વાત સચ્ચી ક્યા હૈ કે તુમ આંખે ખોલ કે ગાડી ચલાવો ઓર સાવધ રહે કે ગાડી ચલાવો ઈ જો હો ગયા વો હોને વાલા હોને વાલા થા એસી બાત એસા ગપ્પા લગા છે ઇધર દુનિયાની ખરાબી હો ગઈ નહીં સચ્ચી વાત હોના ચાહિએ કે આંખ ખોલી રખ કે સાવધ રહે કે ચલો ચલાવ ગાડી ઓર ફિર હો ગયા એક્સિડેન્ટ તો ફિર વો હોને વાલી થી ઉસને ઝગડા મત કરો એસા કહેને કા બાબત છે પ્રારંભમાં જેટલું મળવાનું છે એટલું જ મળશે એથી વધારે નહીં મળે પિછલી સાલ મેં જ્ઞાન લિયા થા લેકિન કુછ ભી નહીં હુઆ મેરે કો કુછ ભી મેં વહી કા વહી હું મેરે કો કુછ હુઆ નહીં મેં વહી કા વહી હું કોઈ અસર હુઆ નહીં મેં વહી કા વહી હું બરાબર ઓ ગુજરાતી લેંગ્વેજ માં બોલે ને કે આપકો પૂરે પૂરે એ નહીં હોય લેન અને દૂસરે દિન આયા હોતા તો મેં સુધારતા તા દૂસરે દિન આયા તા દૂસરે દિન દાદાજી જો કુછ બોલા હોતા સબ આપને રિપીટ કરા દાદા દેખા મેં શુદ્ધાત્મા મેં કિયા થા તો હોના ચીએ દિન ફર આપને એસા ને અહી ક્યાં બોલ થાય છે આત્મા જેવું કઈ દેખાયું નહીં પ્રકાશ કઈ દેખાયું નહીં પ્રકાશ હોતો જ નથી આત્મા ને આત્મા નો કોઈ પ્રકાશ જ નથી એટલે આવું ખોરા છે ને આવું ખોરા છે એટલે ખરી ખોરા છે પ્રકાશ હોતો નથી એમને બીજે દિવસે આપ તલાક કરો ક્યાં ખૂબ લાઈટ તો દેખાતા નહીં કોઈ એ નહીં હોતા એ નહીં એટલા અનુભવ છે ખાલી સમજે ને એ અનુભવ એ લાઈટ નાખવું લાઈટ એ નહીં એ સબ ગલત ખોરતા એ સબ લોકો પરમ જ્યોતિ બોલ્યા એટલા હાથમાં તો લાઈટ આદમી ક્યાં હંમેશા એસી લાઈટ હોય જાય ટ્યુબલાઇટ કી જૈસી હો જાયગી એ સૂર્ય કી જૈસી હો જાયગી એસી લાઈગી નહીં જ્ઞાન હોને કે બાદ ફિર ક્ષમતા હોની ચાહીએ કિસી ચીજ સે દુઃખ નહીં હોના ચાહીએ કિસી ચીજ સે ખુશી નહીં હોની ચાહીએ ક્ષમતા હોની ચાહીએ વો ચીજ નહીં આઈ અગર જ્ઞાન હો જાય જ્ઞાન હોને કે બાદ ક્ષમતા આની ચાહીએ કિસી ચીજ ખરાબ હોઈ કે અચ્છી હોઈ તો ઉસમે ક્ષમતા રહેવી ચાહીએ ક્ષમતા રહેવી જોઈએ કે જ્ઞાન થયા પછી સારું થાય કે ખરાબ થાય એ નથી રહી નહીં રહી આપ લગતા કે નહીં રહ્યા તો ભી આપકો 10 દિન તો અમારે પાસે દર્શન કરને આતા આવ્યા હતા ઉસકું પાણી બાણી નહીં પીયા આ ધારણા યાદ જ નથી હા ખ્યાલમાં નહીં આ ધારણા જ યાદ નથી પછી કેવી રીતે ઓ જો પ્રોટેક્શન હે પ્રોટેક્શન ઉડી ગયા તો ફિર સબ ટૂટ જશે બાદ આગને કે બિલકુલ ખ્યાલ નહીં શરૂ મેં 10-15 દિન કિયા ફિર ઉસકે બાદ કુછ નહીં હુઆ ફિર વો દુસરા કુછ કરને કા નહીં ફલ દેતા આજ્ઞા એ પ્રોટેક્શન હે તો ઇસે ફિર આત્મા ફલ દે કરતા આખા દિન દેતા હે ઓર સમાધિ કભી જાતી નહીં કભી સમાધિ નહીં જાતી ઉપાધિમય સમાધિ ફીર ચાહીએ ફરી વાર સમાધિ નહી લૌકિક સમાધિ હે હિન્દુસ્તાન માં કોઈ આદમી કે અમારે અમને સમાધિ દેખાય સમાધિ કરતા હે સચ્ચી સમાધિ હૈ નહીં લૌકિક હૈ આપણે કેસી સમાધિ આપી સમજ મેં કેસા હૈ સમાધિ કેસી હોતી હૈ સમાધિ કા માયના ક્યા સમજે આપ સમાધિ ધ્યાન મેં બેઠે રહે યા ઓર યહી ચીજ હૈ ધ્યાન મેં બેઠે રહે વોહી સમાધિ હૈ ધ્યાન મેં બેઠે રહે વો ધ્યાન મેં બેઠ કે ફિર સબ શરીર કા શરીર કો કુછ નહીં હુએ ચિંટીલે તો ભી કુછ અસર નહીં હુએ કુછ હુએ નહીં તો લોગ બોલતા હૈ કે સમાધિ હો ગયા હૈ આપ સમજ રહે હૈ વો સમાધિ નહીં સમાધિ નિરંતર જાગૃત સ્થિતિ માં હોતી હૈ ધ્યાન મેં ભી સમાધિ નહીં હોતી નિરંતર જાગૃત સ્થિતિ માં રહેતી ખુલ્લી આંખ સે બાતચીત કરને સે ઇસકો સહજ સમાધિ બોલતા હૈ સહજ સમાધિ ઓર એ તો સમાધિ નહીં હેન્ડલ માર કે બનાયા હૈ સમાધિ નહીં તો બસ હે હાથ દુખતા હૈ ઓર પવન લગતા હૈ ઇસમે ક્યા સમાધિ એક બંધ કરકે સમાધિ કિયા એ સમાધિ બતા હૈ વો તો સબ એકાગ્રતા હૈ સમજો એકાગ્રતા એકાગ્રતા અધ્યાત્મ એટલે નહીં રજનીશ ના એક પણ પુસ્તક અધ્યાત્મ વાળા નહીં હૈ અધ્યાત્મ કોને કહેવાય અધ્યાત્મ કા અર્થ ક્યા હૈ આત્મા કે સન્મુખ હુઆ ઉસકો નામ અધ્યાત્મ જો ચીજ આત્મા કો સન્મુખ બનાતા હૈ વો અધ્યાત્મ જો ચીજ આત્મા કો સન્મુખ બનાતા હૈ સમજો ને વો તો વો બુદ્ધિ કા પ્રદર્શન હૈ ઓર લેંગ્વેજ કા પ્રદર્શન હૈ રજનીશ ઇતને અધ્યાત્મ નહીં હૈ બેન પૂછતી હૈ કે આત્મા કે સન્મુખ બનાતે હૈ યાની ક્યા હા જો આ સંસાર કો વિમુખ કરતા હૈ ઓર આત્મા કો સન્મુખ કરતા હૈ વો અધ્યાત્મ સંસાર ને વિમુખ કરતા હૈ વો અધ્યાત્મ કા પુસ્તક હી હોતા નહીં કોઈ જે કો દે તો સબ અધ્યાત્મ કી જૂઠી બાત બોલ રહે હૈ સબ લોગ યે લૌકિક બાત હૈ સબ લૌકિક બાત અધ્યાત્મ તો બડી ચીજ હૈ વો પુસ્તક કહાં સે લાવે અધ્યાત્મ ગીતા હૈ અધ્યાત્મ પુસ્તક ઓર ભાગવત ભી હૈ ઓર જૈનો કા પુસ્તક હોય કેટના હાથ સે ભાગવત સે શરૂ કિયા એ કહેતે કે મેં અભ્યાસ સે શરૂ કર્યો હોય ભાગવત સે શરૂ કર્યો હા બરાબર મારો અભ્યાસ એકનાથજી નો ભાગવત માય ફાધર વોઝ અથોરિટી ઓન જ્ઞાનેશ્વર એમના ફાધર જ્ઞાનેશ્વર નું જે તત્વજ્ઞાન છે એમાં ઓથોરિટી હતી જેટલા જાણતા હૈ ઇસને ઇતના રજનીશ નહીં જાણતા રજનીશ ને તો ખાલી ડેકોરેશન હૈ વો બુદ્ધિ કા પ્રદર્શન હૈ ઓર લેંગ્વેજ પર બહુ કાબુ હૈ લેંગ્વેજ પર કંટ્રોલ બહુ હા શક્તિ હૈ ને હમરે ગુરુ તો દાદાજી હમરે ગુરુ તો મેરા ફાધર રહા ફાધર એ કહે છે મારા ગુરુ તો મારા પિતાશ્રી હતા રજનીશ જી નહીં નહીં હોય તો કોઈ હરકત નહીં અમારે કોઈ હરકત નહીં આ તો હમ બતાતા એક જોક હું ક્યાં હૈ ઇસમે ઉનકા ઉનકા વો હમ તુમ્હારે મે જ્ઞાનેશ્વર કો ગુરુ કિયા થા ના બરાબર હૈ વો સચ્ચી વાત જ્ઞાનેશ્વર કી વાત સચ્ચી હૈ ઇતના કઈક અધ્યાત્મ હૈ કુછ પૂરા તો નહીં હૈ કુછ અધ્યાત્મ હૈ સ્વામી રત્નાનંદ જી કોણ સ્વામી સમાધિ લેવા ની વાત હા આ દેશ માં કોઈ દેશ માં જીતતા સમાધિ લે નહીં લેવા દે નહીં અહીંયા લેવા દે તો ક્યાં લેવા દે નહીં ત્યાં તો કોઈ લેવા માંગતા હોય તો એ પહેલા જીવતા સમાધિ લેવાની હતી એ જમાનો ગયો અત્યારે જીવતા સમાધિ થી થાય જો અહંકાર છે એને સરકાર આપઘાત કે આપઘાત કે સગવી સાહેબ આપકા બહુ હમને ચલ રહે હૈ વાઇફ સ્ટડી દૃશ્ય દ્રશ્ય અને દ્રષ્ટા અને દર્શન એમાં જે ઇમ્પોર્ટન્ટ છે તે દ્રષ્ટા છે અને દ્રષ્ટા નું સાયન્સ જે સમજ્યા એ મુખ્ય વાત છે. જ્ઞાન છે એ જ્ઞાન નથી. દ્રષ્ટા હૈ ઉસકા જ્ઞાન હૈ વો જ્ઞાન. દ્રષ્ટા છે એ જે જ્ઞાન છે એ જ્ઞાન છે. જો દોનો સાયન્સ હૈ જ્ઞાન એન્ડ વિદ્યા. મગર દ્રષ્ટા દ્રષ્ટા કા પૂરા અર્થ હોના ચાહીએ. દ્રષ્ટા દો પ્રકાર કા હૈ. એક પ્રકાર મે સચ્ચા દ્રષ્ટા હૈ અને એક પ્રકાર અહંકાર દ્રષ્ટા હૈ. આપ સમજે ને? તે દ્રષ્ટા સચ્ચા હોના ચાહીએ. સચ્ચા કોઈ આદમી બોલે કે હમ ઉસકા દ્રષ્ટા હૈ તો એ દ્રષ્ટા નહીં સકતા. કોઈ ચીજ દેખે અને રાજદ્રેષ ના કરે દ્રષ્ટા. જ્ઞાન અને વિજ્ઞાન જ્ઞાન માં કોપી ના થઈ શકે. વિજ્ઞાન માં કોપી થઈ શકે. કોપી થઈ શકે. જ્ઞાન માં કોપી ના થઈ શકે. એટલે કોઈ પણ વસ્તુ ની કોપી હોય તો જ્ઞાન માં નકલ ના થાય પણ વિજ્ઞાન માં નકલ થઈ શકે. બાહ્ય વિજ્ઞાન હે ને એસા આપણે આંતર વિજ્ઞાન હે જીસકો અધ્યાત્મ વિજ્ઞાન બોલા જતા એની નકલ ના થઈ શકે. હા હસ્તાંતર નહીં હો સકતા. હસ્તાંતર જબ હોતા હૈ જબ મૃત હો જાતા. બરોબર. એની નકલ થાય કે એ છે તો મૃત થઈ જાય. મૃત્યુ કે પાર જાને કા હૈ કે મૃત્યુ કે પાર જાને કા હૈ મૃત્યુ કે પાર. ઇસકે લિયે હમ બોલતે હૈ કે હમ લોગ જિંદે હૈ જિંદે નહીં હૈ કે ધીસ ઇઝ અ પ્રોસેસ ટુ ધ ડેથ. ઓકે એટલે હમ બોલતે હૈ કે હમ લોગ જો જિંદે હૈ વો જિંદે નહીં હૈ. This is process to death. મરણ નો પ્રોસેસ છે. મરણ તરફ જવાનો આ પ્રોસેસ છે. આ જિંદગી મરણ તરફ જવાનો આ પ્રોસેસ છે. આ જીવન જબ જન્મ હોતા હૈ નહીં બાળક કા તો એ પડતા હૈ કે રેત ઉસ મશાન वो जन्म होता है क्या पढ़ लेता है वो रस्ता कौन कौनता है तो वेट उस मसान. जीवन शुरू होता है जो ज्ञान हो गया. ज्ञान हो गया तो जीवन शुरू होता है. हाँ फिर अमर हो गया. क्या नाम आपका? आनंद. आनंद आनंद तो आप घरे घर आनंद है. घरे घर कौन है आप? यही तो जानना है તો એ જાણે કા જરૂર. 14 તારીખ મુંબઈ આવો. 14 તારીખ આવો. દર્શન કરવા અધ્યાત્મ કા છાયા હૈ ઇસમે. એ સચ્ચી વાત છે. और इधर का दूसरा जो भक्तों ने किया है नहीं वो भी ठीक है. मगर वो तो रजनीश में तो ये होता ही नहीं. वो भक्त ही नहीं और कोई नहीं. दूसरा क्रम जो है वो अमृतानुभव. वो तो भगवान है. बड़ा मोटा मानस भगवान है. वो भक्त तो हुआ ही ज्ञानेश्वर नो अमृतानुभव करीने ग्रंथ छे. એનો એમણે અનુવાદ કરેલો છે. આપણી પાસે ઘણું છે, આપણે બીજા જે લોકોને જોઈએ છે એના કરતા આપણી પાસે ઘણું છે, તો આપણે સંતોષ કેમ છે? અને એ જો સંતોષ મેળવવો હોય જે વસ્તુ આપણને મળી હોય, એ કહે છે કે આપણી પાસે ઘણું છે, બીજાઓ પાસે છે એના કરતા ઘણું છે, છતાં સંતોષ નથી, તો એ સંતોષ મેળવવો હોય તો શું કરવું? એ જ છે પ્રશ્ન. સંતોષ તો છે પણ લોભ બહુ છે. શું છે એનું કારણ? શું એનું કારણ? શું આમાં સુખ છે એવું માને એટલે લોભ વધે, એનો પૈસા માં સુખ છે એવું માને એટલે પૈસા નો લોભ વધે, કપડામાં સુખ છે માને કપડા નો લોભ વધે, સ્ત્રીઓમાં સુખ માને એટલે બીજી પહેરવાની ઈચ્છા થાય, એટલે સુખ એમાં માન્યું તેથી આ વધે છે. ખરેખર સુખ એમાં છે નહી, આ તો ભ્રાંતિ નું સુખ છે, કલ્પની કલ્પિત સુખો. એટલે આપણે કઈ સુખ આપણા આત્મામાં છે એવું કહીએ તો પેલો સંતોષ આવતો જાય. લોભ થાય છે બહુ ક્યાં? પૈસા નો, પૈસા કરતા બાહ્ય વસ્તુઓનો, બાહ્ય વસ્તુઓ પૈસા સિવાય તો મળે નહીં, પૈસા નહીં પણ બાહ્ય વસ્તુઓનો મોહ, એ મોહ છે. મોહ એટલે મોહ છે, મૂર્છા છે. જેમ દારૂ બધે દારૂ પીધેલો માણસ એ મૂર્છા થાય ને એવું એને મૂર્છા છે. એ બેન કે છે તો પછી એને કંટ્રોલ કેવી રીતે કરવું, એને કંટ્રોલ કરવું કેવી રીતે? કંટ્રોલ તો જ્ઞાન જાણવાથી, પોતે કોણ છે જાણવાથી કંટ્રોલ થઈ જાય, નહી તો ના આવે. અગર તો આમાં સુખ નથી એવું માનીએ તો આવી જાય. હા, બીજાની સાડી જોઈ અને વેપારીએ લટકાયેલી સાડી હોય તે સાડી આપણે જોઈએ એટલે એની મેં ચીજ ભરાઈ જાય આપણું, અને પછી બે ચીજ થઈ જાય, ઘેર આવતા બે ચીજ થઈ જાય. એજ વાત છે. એમાં વસ્તુ બહુ કિંમત માની નહીં, આપણી પાસે છે એ બહુ સરસ છે, આ નહીં એ માન્યતા ફેરવી પડે. મારે આપણું મકાન છે એના જેવું કોઈ નહીં નથી, આપણું સરસમાં સરસ મકાન આપણું છે. જો બીજાનું જોઈને આપણું મન મકાન ખરાબ છે એવું લાગ્યું કે બગડ છે, એટલે આપણે બોલવું પડે. પેલું પાંચ વખત બોલો કે સાડીમાં શું સુખ છે, મારે ઘેર છે સાડી, એ પાંચ વખત બોલો એટલે પાછું થઈ જાય. પાંચ વખત બોલે એટલે પાછું થઈ જાય. ઓમ પરમેશ્વરી ભગવંત અને પંચ પરમેશ્વરી ભગવંત એટલે શું જરા સમજાવો. પંચ પરમેશ્વરી ભગવંત તો અત્યારે જે ગાદી પર છે, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, અને પેલા થોડા વખત થવાના છે. ઓમ પરમેશ્વરી સ્વાદેશનાર તરીકે છે, થોડા વખત થવાના છે, એટલે આપણે એમને બદનામ ગાલ્યા. હું હવે દાદા ભગવાન નમસ્કાર કરું છું આમ કરીને, દાદા ભગવાન એટલે મહી પ્રગટ થયા છે તે આ તો જ્ઞાની પુરુષ છે. શું છે? અને દાદા ભગવાન તો ફૂલ હોય ને, 360 ડિગ્રી હોય ને, અને 356 ડિગ્રી છે. એટલે આ દાદા ભગવાન નથી જય જય કરે, હું બોલું છું, તમે બોલજો, એનાથી બહુ લાભ થશે. કીધું ને અત્યારે બોલાવજો તમે બે જણ સાથે જોડે. ભગવાન કા સબ આગમ કા સત્સંગ પુરા હોતા હૈ, સબ આગમ કોઈ ભી ચીજ પૂછો. દર્શન માટે આવે છે? દર્શન માટે આવે. હા, દર્શન દર્શન કે મહિનો છે પાર્ટનર. જીવનભાઈ એ કહ્યું ધ્યાન મિલા આનંદ હતા, જ્ઞાન દે કે આયા સબકો, એટલે ધીરે અમારે પીછા હતા એ આયા સબ અમેરિકા જાય. પાંચ આજ્ઞા જો આપને બોલી થી, પાંચ આજ્ઞા આપને જો બતાઈ થી, બોલી થી, ઉસકે ઉપર ચલને કા ચલતા હૈ અભ્યાસ કરતે, બહુત અચ્છી બાત, ચલને કા અભ્યાસ કરતા હું કે. હા બરોબર, અભી પ્રોબ્લેમ હોતા નહીં ને? પ્રોબ્લેમ હોતા હૈ પર વો ફિર ઉસકો પ્રોબ્લેમ હોતા હૈ પર વો ફિર ઉસસે સોલ્વ હો જાતા હૈ. સોલ્વ હોતા હૈ બસ, યે પ્રોબ્લેમ હોના ચાહિયે. ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ, પઝલ થયેલા છે. તો એ પઝલ માં સોલ્વ, એ પઝલ સબકો હોતા હૈ, વો સાધુ સંન્યાસી સંતો કો સબકો પઝલ હોતા હૈ, જો વર્લ્ડ કા જ્ઞાન જાણતા હૈ ક્યા ચીજ હૈ ઉસકો નહીં હોતા હૈ, ઉસકો પઝલ સોલ્વ હો ગયા હૈ, ફિર પઝલ સોલ્વ હો ગયા ફિર કોઈ હરકત નહીં, નહીં તો સોલ્વ નહીં હુઆ વહાં તક એ પઝલ માં સબ ડિઝોલ હો ગયા હૈ, પઝલ માં ડિઝોલ, પઝલ માં ડિઝોલ. અરે આપનું સોલ્વ હો ગયા મુખ પર કતના આનંદ લગતા હૈ, આનંદ કતના લગતા હૈ, ટેન્શન કમી હો ગયા ને, બિલકુલ બિલકુલ કમ હો ગયા, હા ટેન્શન કમી. કભી કભી ટેન્શન તો રહેતા હૈ, કભી કભી ટેન્શન તો રહેતા હૈ. આપ લેસન કરને કો ફિર આયા નહીં ને, કોલેજ મે ગયે થે એસા કરતા થા, કોલેજ માફક કભી આયા થોડા થોડા ભી આયા હોતા થા તો કિતની હસ્તી, બિલકુલ સ્વતંત્ર હો જાતા થા, કોઈ નો બોસ, આયા નહીં ફિર આપ તો પૈસે કે પીછે ભી લે આયા, ક્યુ આયા નહીં ફિર તર, અભી અભ્યાસ કરતે જો આપને કહા ઉસકો અભ્યાસ કરને કા. કહેતે જો આપને કહા મેં અભ્યાસ કરતા હું અભી, સંઘી કહેતી સીમન ભાઈ કહેતે કે ક્યા બાના નિકાલા આપને, વ્યવસ્થિત હૈ કે નહીં, વ્યવસ્થિત વ્યવસ્થિત હૈ, રેગ્યુલેશન હોય ને, મિલતા નહીં, નો વરી નો ટેન્શન. વરિષ આતા તો હૈ ના, જબ સંસાર મે રહે કર વરિષ તો આયેગા, સંસાર મે રહે કે વરિષ તો આયેગા, એક ભી આયા નહીં કિંદ ભી પૂછો, એક ભી આયા નહીં, ચિમન ભાઈ વરિષ મે જાતા હી નહીં હૈ, ચિમન ભાઈ વરિષ કો છોડ દિયા, બોલા આપકો સંસાર મે જાને કા હી, આપકો સંસાર મે જાના પડતા હૈ, વરિષ મે રહેતા હૈ તો વહાં વરિષ નહીં હોતી, નહીં ભાગ કે હમ ચલા ગયા હિમાલયા કો તો વરી નહીં રહેગા, ઉધર ક્યા વરી રહેગા, કે હિમાલય મે ચલે ગયા ભાગ કે તો ઉસકો ક્યા વરી, કુછ નહીં રહેગા, હિમાલય મે સબ છોડ કે ભાગ કે ચલે ગયા ઉસકો કોઈ વરી નહીં રહેગા, ઉસકો બસ વરી, જિધર મન હૈ વહાં વરી હૈ, વો ચિમન કા મન વશ હો ગયા હૈ, મન વશ હો ગયા હૈ, ઉસકો કોઈ નહીં, પર મન વશ હો જાય તો હર એક જગહ પે જાના માંગતા હૈ, જાતા નહીં હૈ, મન વશ હો ગયા તો ફિર હર એક જગહ પે જાના માંગતા હૈ, ચિમન ભી તો જાતા નહીં હૈ, વો જાને આને કા ઉસકા સત્તા નહીં, અપની સત્તા માં નહીં, વો આને જાને કી સત્તા માં નહીં, વો સત્તા કે માફક અપને ચલતા ચલના પડતા હૈ, મેરે કો ભી વો સત્તા કે માફક હમ ચલતા હૈ, મેરે હાથ મે નહીં, મેરે હાથ મે તો સ્વતંત્ર રહેને કા હૈ, બિલકુલ સ્વતંત્ર, નો પ્રોબ્લેમ, નો ટેન્શન, વો હિમાલય માં જાતા નહીં, વો તો સબકો સબકો રહે પ્રોબ્લેમ રહેતા હૈ, મન હૈ ને મન કા ચલતા હૈ, ઇનકો મન વશ હો ગયા હૈ, ઇનકો મન વશ હો ગયા હૈ, ઇનકો વશ હો ગયા હૈ, મન વશ હો ગયા હૈ, દાદા મન તો ચંચલ હૈ ના, વશ કેસે હોયેગા, વશ વશ વશ મે કેસે હોયેગા, મન તો ચંચલ હૈ, વો કેસે ચંચલ હૈ, મતલબ વશ હો ગયા ભી કોઈ હરકત નહીં, વો કેસે હોગા, કેસે है? मन तो चंचल है, वो कैसे बस में होगा, निरंतर वश होता है, हमको तो 25 साल में मन को कुछ भी हमको हरकत नहीं हुआ है, और एक आदमी ने इलाज ठाकुर भी बात करे, तो लेखक पूछता था वो साहित्यकार कि आपको क्या अनुभव हुआ है दादा के पास, तो बोलने लगा कि ना 9 वर्ष हो गया, 9 ईयर, તો 9 યર પે એક સેકન્ડ ભી હમારા મન અસ્થિર નહીં હુઆ હૈ, ચંચલ નહીં હુઆ, એસા એક જ્ઞાન હૈ, वो तो अजायबी है, आश्चर्य ज्ञान वर्ल्ड। आपने ज्ञान लिया, देखो पांच पांच आज्ञा से कृपा आता है, लेकिन पहले तो चंचल होता है। ये पांच आज्ञा से स्थिरता आता है, लेकिन पहले तो चंचल होता है। हमारे पास आया नहीं, पहले आप खुद से आपने पूरा ज्ञान समझा नहीं दादाजी से जाके अपना प्रॉब्लम सब पूछो कि क्यों आता है, क्या बात है। प्रॉब्लम आता ही नहीं है ना सामने, तो अभी भी उन्होंने पूछा, पूछो, पूछने जैसा कुछ था नहीं। अभी जो आपने कहा है कि कभी बड़ी समझ लो तो आता रहता, वो पूछना क्यों आता है, क्या बात है। वही सारा वो तो वही मैंने कहा कि मरीज तो संसार में अगर रहेंगे मरीज नहीं होना चाहिए, एक भी मरीज होना नहीं चाहिए, नहीं होना चाहिए। हमने क्या बोला है? अरे बाहर मैं छोड़ो नहीं, ये सब संसार बोलते हैं, उधर हम खाते नहीं, हम बोलते हमको उधर नहीं आना है, हम बोलते हैं सब जगह पे जाना है, फिर भी मरीज में जाना है। हमने बोला है कि एक भी चिंता हो जा रही है तो हमारे पास दावा लगाना, हमारे पे नहीं होना चाहिए, क्यों होना। ये आश्चर्यकारी विज्ञान है, अक्रम विज्ञान है, एक चिंता कैसी होती है। और वो सब जगह पे उपाधि ने अंदर समाधि रहती है, उपाधि की अंदर समाधि रहती है। पूरा होना चाहिए, कैसा अधूरा अधूरा, ये बात तो ठीक है, आप ठीक कहते हैं। संसार रहने में कोई हरकत नहीं है, ज्ञान छे। और कोई आदमी बोले कि हमारे दूसरी आदत करने की, तो हम बोले कि दूसरी करो भाई, हमको आज्ञा, हमारी आज्ञा दे के करो। संसार को कोई हरकत नहीं, वो ज्ञान जुदा है, वो संसार जुदा है, वो भाग जाने से, संसार के भाग जाने से ज्ञान नहीं होता है। संसार के अंदर है, टेस्ट एग्जामिनेशन होता है, टेस्ट। वही हम करते हैं, ये भाग है। तो मैं घर में नहीं रहता हूँ, ये भाग है। मैं घर में तो रहता क्यों नहीं, इनको बोलो टाइम नहीं इनको, अरे इनका हाथ में नहीं, वो आप जाता है ना, तो आप जाता है, वो प्रदाता के हाथ में, आपकी हाथ में धंधा चलाने की ताकत नहीं। कोई आदमी दुनिया में है नहीं धंधा चलाने की ताकत, नहीं तो इनकी प्रदाता है, इनकी सत्ता होता है आपके साथ। पहले से जानते हैं समझता है ना, इसको टेंशन है नहीं होता है। नहीं, पर ये तो थोड़ा बुद्धि बताती है, थोड़ा बुद्धि प्रॉपर नहीं समझ, खाली बुद्धि देखो करती है, बुद्धि ज्यादा बुद्धि बुद्धि ज्यादा वर्क करती है, इमोशनल करती है, और बुद्धि लिमिटेशन में है, बुद्धि के बाहर निकलो। हमको हमारा बुद्धि बिल्कुल नहीं, एक टेंट भी बुद्धि में हमारा नहीं। तो ये दोनों भाई में, वो मोटा भाई और ये छोटे भाई में, ये हार्ट की, ये हार्ट वाले हैं, ये भक्ति मार्ग वाले हैं, हार्ट के लिए है, वो ज्ञान वाले हैं। ये दोनों भाई में भी बड़ा फर्क है, वो एकदम ज्ञान वाले हैं, ये भक्ति वाले हैं, ये हार्ट वाला है। हाँ, ये हार्ट वाला है, हार्ट वाला है। हाँ, हमारा में एक सेंट भी बुद्धि नहीं, ज्ञान बस, दूसरा कुछ ज्ञान, ज्ञान पर ज्ञान तो बुद्धि हुई, ज्ञान बुद्धि में बुद्धि का ज्ञान होना चाहिए। बुद्धि का ज्ञान लिमिटेड है, बुद्धि का ज्ञान लिमिटेड है और विनाशी है, और वो सच्चा ज्ञान ही नहीं है। वो तो बुद्धि, ये क्या चीज है, वो इनडायरेक्ट प्रकाश है, डायरेक्ट प्रकाश नहीं, ज्ञान डायरेक्ट प्रकाश है बोले, अरे बुद्धि इनडायरेक्ट प्रकाश है, नहीं भक्ति और बुद्धि और ज्ञान एकदम सेपरेट है। बुद्धि भक्ति बुद्धि और ज्ञान आ त्रणे एकदम सेपरेट छे। हाँ, सेपरेट नहीं, जितनी ज्ञान हो गए इतनी भक्ति होती है, भक्ति पहला नहीं ज्ञान पहला, ज्ञान हो गए तो भक्ति होती है। ज्ञान की डिजाइन की माफक भक्ति होती है, ज्ञान डिजाइन होना चाहिए। जैसा आप, आपका घर को जाने का रास्ता ज्ञान है आपका, तो इसके भक्ति लाभ फिर चलते जाएगा, वो चलते जाएगा, वही भक्ति है। तो गो नियर एंड नियर, ये भक्ति है। पर मस्तर ज्ञान होना चाहिए ना, किधर जाने का। पांच आज्ञा, पांच आज्ञा, वो पांच आज्ञा तो बड़ी चीज है, मगर ये बुद्धि में બુદ્ધિ લિમિટેડ હૈ ઓર જ્ઞાન બુદ્ધિ દેખો ને કે સૂર્યનારાયણ કા લાઈટ ઇધર પડ્યા હરી સાપે હરી સાપે વો ડિરેક્ટ પ્રકાશ હૈ હરી સા કા લાઈટ રસોડે મેં લિયા વો રસોડે જો આયે બુદ્ધિ હૈ ડિરેક્ટ પ્રકાશ હૈ વો જ્ઞાન બુદ્ધિ લિમિટેડ હૈ ઓર જ્ઞાન અનલિમિટેડ ઇધર અરીસા હૈ તો અંદર ક્યા હૈ ઇધર બહાર અરીસા બતાયા તો અંદર ક્યા હૈ બતાઈ અંદર વો જે આત્મા હૈ સ્વપર પ્રકાશક હૈ સ્વપર પ્રકાશક અપને ખુદ કો પ્રકાશ કરતા હૈ દૂસરે ચીજ કો પ્રકાશ ન્યાય કો પ્રકાશ કરતા હૈ અપના ખુદ જ્ઞાન કો ભી પ્રકાશ કરતા હૈ તો ઉસકા લાઈટ બડે એના પ્રકાશ હોતા હૈ તો પ્રકાશ કિધર ઇગોઇઝમ કી મારફત આતા હૈ થ્રુ ઇગોઇઝમ ઇધર ઇધર અરીસા હૈ ઉધર મીડિયમ ઇગોઇઝમ હૈ તો જૈસા ઇગોઇઝમ એસા બુદ્ધિ ઇગો તો નહીં જાતા ઇગો તો નહીં જાતા હૈ કમ હોતા હૈ પર જાતા નહીં ઇગો કમ હોતા હૈ પર જાતા નહીં હૈ ઇગો જાના હી ચાહિયે મગર હમરે પાસ આયા નહીં ઈગો નહીં બિલકુલ બિલકુલ નહીં નાદા ચેન્જ પર્સન આપ દો દિન મેં આપકો ઇતના ફાયદા ઈગો નહીં ઈગો નહીં ઈગો નહીં નાદા ચેન્જ પર્સન આજ જો ઈગો હે વાતે આત્મા કા લાઈટ ઈગો નહીં ઈગો ઇઝ ઇન થ્રુ આતા હૈ એ બુદ્ધિ હૈ હમરે ડિરેક્ટ પ્રકાશ પડતા હૈ વો જ્ઞાન હૈ ઇગોઇઝમ ખરાશ હો ગયા જી જ્યાં તક બુદ્ધિ હૈ વહાં તક ઇગોઇઝમ હૈ બુદ્ધિ ખરાશ હો ગઈ ઇગોઇઝમ ખરાશ તો ડટ હો જાયેગા ફિર તો મર જાયેગા ડેડ ડેડ ડેડ ડેડ ડેડ ડેડ ડેડ લાઈક એ જસ્ટ ડમ ડમ આપણે એસા કરે વો જાન નિકલ ગઈ હો કે હું ડમ ડમ ગુંડા લોગ આ જતા બહેન કો હાથ ડાલતા આ કરે હમ ડટ કરે બેઠા રહે કુછ નહીં હોતા ફિર ડિટરમિન્ડ હૈ કરને દોસ્તો આપણે બેઠા હોઈએ બહાર થી કોઈ ગુંડા આવે અને બહેન ને હેરાન કરે તો કે હું બુદ્ધિ ને એટલું એમને બેસી જવું કે છે જે થવાનું થવાનું કે છે ના એવું ના બોલાય બુદ્ધિ નો ઉપયોગ કરવાનો પછી બુદ્ધિ નો ઉપયોગ તો કરવો જોઈએ ને નહીં બુદ્ધિ કી જરૂર નહીં જ્ઞાન હોય એસી બુદ્ધિ જો બડા લાઈટ હૈ વહાં લગા કેન્ડલ કી ક્યા જરૂર બડા લાઈટ હૈ બડા લાઈટ નહીં હૈ વહાં કેન્ડલ કી જરૂર હૈ ઇલેક્ટ્રિસિટી ચલી જતી તો ફિર કેન્ડલ લગાના કા હૈ વો બુદ્ધિ બુદ્ધિ હૈ તે વખતે શું કરીએ જ્ઞાન કેવી રીતે કામ કરે બુદ્ધિ કેવી રીતે કામ કરે એ પ્રસંગે કોક છે તો ધારો કે હા બેન દીકરીને કોક છે તો ગુંડો હેરાન કરવા આવે દીકરી આપણે ત્યાં હાજર હોઈએ તો કઈ રીતે જ્ઞાન થી કઈ રીતે બુદ્ધિ થી જરા સમજાવો બુદ્ધિ હિંસક ભાવ વાળી હોતી તો હા હિંસા સે ફાયદા નહીં મિલેગા ઓર જ્ઞાન અહિંસક ભાવ વાળા હૈ વો ઉસકો અહિંસક બના કે ઉસકો દૂર કર દેંગે દાદા ઉસકો તો હિંસક બનના પડેગા નહીં તો વો હિંસા કર જાયેગા ઉસ વખત હિંસક બનના પડેગા નહીં તો વો હિંસા કર જાયેગા નહીં કોઈ કોઈ એ દુનિયામાં કોઈ કિસી કુછ નહીં કર સકતા હૈ કોઈ આદમી એસા દરમિયાન હૈ કે તુમનો કુતબો કોઈ હેરાન કરને વાળા હૈ મગર તુમ્હારા જો ભૂલ હૈ ઇસલિયે હેરાન હોતા હૈ નહીં તો તુમ્હારી ભૂલ નહીં તો કોઈ કરને વાળા નહીં નહીં કાયદે સર રોબરી હુઆ બસ કાયદે સર કુછ આદમી સીધા સાધા થા બસ ઉસકો પકડ લિયા મારા ઉસકો અનુભવ બસ ઇન એવર રેગ્યુલેશન વર્લ્ડ ઇઝ ઇન એવર રેગ્યુલેશન એક્ઝેક્ટલી કોઈ નહીં કરને વાળા કોઈ સત્તા નહીં હૈ અભી પરસો ટ્રેન લૂટા શંકા હૈ ખાલી શંકા હૈ કોઈ કરને વાળા નહીં કોઈ જન્મ્યા નહીં કે કિસી કોઈ આપને કોઈ કરી શકે વો તુમ્હારા હિસાબ હોવે તો જ હોતા હૈ હિસાબ હોતા હૈ તો હી હોતા હૈ નહીં નહીં બતાના ઉસમે વો ભી તો હિસાબ હૈ કે મેને ઉસકો માર દિયા તો વો ભી હિસાબ હો ગયા ઉસ વખત મેને ઉસકો માર દિયા तो वो भी हिसाब हो गया। नहीं आप मार सकता है क्या है क्या मार सकते हैं, वो मारने को आता है हम मार देता है। नहीं वो भी क्या कहते हैं, इसके आत्मा सत्ता है दूसरे की आत्मा सत्ता है, वो तो बाद में एनालाइज होगा कि किसने मार दिया और क्या। कोई सत्ता नहीं, घबराओ मत घबराओ, कोई सत्ता की किसके पास है नहीं, मार दिया आपने, बुद्धि का बात नहीं है वो, सत्ता दूसरे की है, वो सब बोलता है ना कि हमने ये किया, वो ईगो ही चलेगा खाली। फिर वो इतना बड़ा भगवत गीता का जो उपदेश देने का लाल कृष्णा को जरूरत ही नहीं था, तो फिर भगवत गीता में कृष्ण को इतना बड़ा उपदेश देने की जरूरत ही नहीं थी। नहीं उपदेश तो देना चाहिए, तो डिटरमिन्ड है सब, प्री डिटरमिन्ड उपदेश तो देना चाहिए, वो सब प्री डिटरमिन्ड है, पूर्व निश्चित है, बधु प्री डिटरमिन्ड है, प्री डिटरमिन्ड है ही नहीं। दादा पांचवी आज्ञा में प्री डिटरमिन्ड है, एक आज्ञा प्री व्यवस्थित व्यवस्थित से वो तुम्हारे वो जिसने ज्ञान लिया इसके लिए है, दूसरे के लिए नहीं, प्री डिटरमिन्ड नहीं है। जिसने ज्ञान लिया है इसके लिए, दूसरे के लिए नहीं। समझाओ जरा व्यवस्थित, जरा समझाओ ज्ञान में, ज्ञानी के लिए ज्ञान लिया है, स्टेप बाई स्टेप है, आप कहेंगे कि उसको स्टेप बाई स्टेप समझना चाहिए कि पहली आज्ञा क्या है, दूसरी क्या है, तीसरी क्या है, चौथी क्या है, पांचवी क्या है, वो रीत से समझे तो फिर आदमी को समझ पड़ेगा व्यवस्थित क्या है। वो उसी रीत से ही समझने के साथ में भी व्यवस्थित जब व्यवस्थित है तो गीता के उपदेश का जरूरत नहीं था, कृष्ण घड़ी घड़ी में अर्जुन को बोलता है उठ। एक ऐसे क्या पांच आज्ञा देते, पहली आज्ञा, बीजी आज्ञा, तीजी, चौथी, पांचवी, आ रीते एक पची एक बदल समझाए तो बराबर से जगत अव्यवस्थित है, मगर है रेगुलेशन में जिसको समझ आ रहा है व्यवस्थित है, नहीं तो अव्यवस्थित है। वो सब लोग बोलता है बुद्धि वाला लोग कि जो होना है होना वाला है, जो नहीं होना है नहीं होने वाला है, ऐसा दुनिया नहीं है, समझे नहीं, ऐसे ऐसा नाम नहीं है अपने, क्या जो होना होना है वो होने वाला है, तो अपने बोलने का कि भाई सब गाड़ी वाला आँख की आँख मींच के चले जाओ, जो होना होगा वो तो वो उसका आघात किया है, वो इसका मर्म का आघात किया है, मर्म इसका वो समझने का मर्म है, इसका आघात किया है, मर्डर कर दिया, ऐसा नहीं होना चाहिए। हम क्या बोलता है कि होना रे होएगा ऐसा मत बोलो, हम क्या बोलता है कि खुली आंख से चलाओ गाड़ी और सावधानता से चलाओ, उल्टा सावध पूर्वक, और फिर एक्सीडेंट हो गया तो जब होना वाला होना हो गया तो फिर झगड़ा मत करो, ये होना था है उसमें झगड़ा मत करो, फिर चिंता नहीं करो, फिर कोई गलत बात नहीं चलेगी वहाँ, मतलब होना रे ऐसा बोल सकता नहीं कहीं, तो हरेक काम सावधानी पूर्वक करो और समझ के फिर जो कुछ हो गया तो व्यवस्थित है। आपको वो भी नहीं, अब जैसे आपने वो जो कहा था, एक आपने उदाहरण दिया था किसी व्यापारी के साथ आपका झगड़ा है, माल उसने खराब दिया, चौथी आज्ञा में वो आया तो आपने उसके साथ बैठ करके सलाह दिया कि अच्छा भाई तू गलतिया हम गलत, कुछ भी गलती किसी का है हमने किया, अभी आपस में बैठ के सलता है, वो सब करने के बाद ही वो नहीं सलटाता है, वो बोलता है नहीं तो फिर क्या करो, फिर वो तो बोलते हैं हम तो कोर्ट में जाता है, हम तो झगड़ा करता है, तो उस वक्त क्या करना, अबे पहली पहली आज्ञा समझाई थी कल्याण दाखलो, ये चौथी आज्ञा संभव निकाली बात करे थे, तो कहे अपने बधुने बेसाड़ी ने समझाइए करिए बधु, तो पेलो माने नहीं, तो कहे ना हूँ तो कहते मैंने तो आटला आप तो जो है एम कर कोर्ट में जाए तो आप क्या शू करू। हमारी बात बता दू, मैंने एक आदमी को हमारे हमारे को हमको ज्ञान नहीं हुआ था, जबकि बात करता हूँ, एक एक व्यापारी को हमारा पिछार वाला था, उसने एक दफे हमारे यहाँ आया और बोलने लगा हमारे मेहता जी को कि खेत ने बोलो कि हमको 500 रुपया चाहता है, तो हमारा मेहता जी हमको बोलने लगा कि खेत आए 500 रुपया मांगता है उसी, मैंने बोल दिया दे दो, वो दिया रुपया, ये हम उसकी बात ग्रहण नहीं करता है, नेताजी करता है कभी कभी कोई भी। नेताजी ने ना बोल दिया था कि उसकी स्थिति बर्बाद थी, नहीं मत करो ग्रहण छोड़ दो। एटले एक एक साल हो गया, दो साल हो गया, दूसरे साल में हमने बात किया, हमको सामने आ देगा हो गया। तो हमने बोला कि भाई वो मेहता जी के पास जाना, जो 500 में कुछ आपके पास आया तो कुछ देना। वो मेहता जी बोलता था मेरे को, तो वो क्या क्या बोलने लगा, वो क्या बात करता है आप। मैंने बोला कि आप तो आया था और 500 रुपया ले गया था, क्या कुछ भूल गए, ऐसी चीज नहीं है, आप मेरी आपने मेरी बात किया था 500 ऐसा उलट गया। चलो हम समझ गए कि ऐसा आदमी तो कभी बोला नहीं, पुस्तक में लिखा नहीं ऐसा आदमी होता है, ऐसा भी नहीं लिखा है। तो ये आदमी का दर्शन बड़ा भारी हो गया अपने को। तो हमने बोल लिखा है अभी घर चलो, आप घर चलो, घर से के चावा पिलाया और 500 रुपया, ये 501 रुपया दे की चिट्ठी पावती लिखा लिया कि सब चुपते हो गए। ऐसा आदमी होता नहीं, तो कल लाख रुपये बोलेगा, 500 में फंस गया, 500 में ही हो गया पूरा, नहीं तो लाख बोलेगा। और गला भी कटा सकता है, कुछ भी कर सकता है यार, उसके साथ निकाल ही कर देना, फिर ऐसा मिले भी ऐसा दर्शन नहीं होना चाहिए। ये तो गलत हो गया ये तो गलत हो गया ये तो गलत हो गया। आतंकी मानस छे रोज आए जाते, हमने तो 1000 जो ये 500 मिला, 1000 रोज ये पाछो फरी रोज आवशे के 500 और इते मड़ी गया, अभी फरी 1000 रुपया मांगवा आवशे। मेरी बात ફર ના બોલેગા કે હમરી પાસે હૈ અભી પૈસા વૈસા કુછ હૈ નહીં, ઓર દેને કા ભી બંધ કર દિયા હૈ। દાદા યે તો ગલત હો ગયા ના, એક આદમી 500 ઉલ્ટા આપસે લે ગયા, નહીં વો આ સકતા નહીં, 500 આપસે ઉલ્ટા માંગને કા ખરાબી કિયા, જીતને ખરાબી કિયા વો મુંહ દિખાતા નહીં, હમને હમકો યે લોકો હમકો મુંહ નહીં બતાવે, ઇસકે લિયે હમને 5000 કો કિસી કો 10000 દિયા, ઉગાણી નહીં કિયા। પર કોઈ બાત તો અર્જુન કો કૃષ્ણ ને કહી, જબ અર્જુન ને કહા કે મેરા તો સબ યે સગા વાલા હૈ, મેરે કો કુછ નહીં ચાહિયે ઇનસે, ઠીક હૈ જી, તો ઉસને દિયા નહીં ઉનકો। એ વાત જ અર્જુન ને કૃષ્ણ ભગવાન ને કહી કે અર્જુન એમ કો કા બધા મારા સગા વાલા છે, તો અર્જુન મારે ના જોઈએ કુછ, મારે કશું જ જોઈતું એની પાસે થી, વો મોહ થા ક્યુકે અભી લડાઈ કા મેદાન પર આ ગયા હે, ઓર તુમ ખુદ ક્ષત્રિય હૈ, તો ક્ષત્રિય ધર્મ ના બનાના ચાહિયે। लड़े का मैदान पर नहीं आया होता तो ये मोह करने की जरूरत थी, अरे कि मैदान हो गया, मैदान पे मत ऐसा मोह मत करो, ऐसा कृष्ण भगवान बोलता है, ये मोह तो तुम्हारी नबड़ी है, और तुम फिर लड़ेगा तो खरा तुम्हारे का, क्योंकि क्षत्रिय है, एक शब्द कोई बोलेगा नहीं, फिर लड़ने को तैयार हो जाएगा, फिर लड़ो। पर अभी आप तो क्षत्रिय नहीं, આપણે તો 500 દે દીયા, મેં ભી ક્ષત્રિય હું, આપ ભી ક્ષત્રિય હૈ, અચ્છા અભી હમ હોય તો વો બોલે હમને 500 લેના, ઓર વો બોલે ઉલ્ટા આપકો 500 દો, આપ તો બોલે કે ઇસકો 500 દે દો, એતા નહીં ઉસકે હાથ મે પકડા દો, ઉઠા કો હમકો હમ જો જીતકો 500 રૂપિયા દેતા હૈ, વો હમકો દેતા હૈ, વો પુલિસ નહીં હૈ, ઓર જો નહીં દેતા હૈ ઓર દૂસરા લે જાતા હૈ વો પુલિસ હૈ, તો પુલિસ કી સાથ સંબંધ મત રખો। पर दादा कैसे आप नहीं रखो, संसार में रहकर तो रोज पुलिस मिलते रहेंगे, क्या करोगे उसको, सबको 500 संसार में कैसे संबंध न रखे, संसार में तो रोज पुलिस मिलते हैं, हाँ मिलता है, उसके लिए कोर्ट में झगड़ा करना पड़ता है, हम ऐसा हमारे ऐसी चीज चाहता नहीं, ऐसा पैसा ही चाहता नहीं, हमने तो शांति बिल्कुल कायम नहीं, शांति टेंशन रही जीवन चाहता है, समझ गए नहीं, कि आप जो 500 रुपया आप मांगता था કોઈ સમજના વાળા કે આ હિસાબ થી મેં અત્યાર કિયા હૈ, નહીં 500 રૂપિયા ઠીક થા, અભી 50000 બોલતા હતા તો ફિર ક્યા કરતે થે, નહીં તો 500 રૂપિયા ચલો ઠીક હૈ, ચલો એક મેગર કો દે દિયા, જાન છૂટ ગયા।